અમને બાધક છે એવી રીતે તમને બાધક છે, તો એમાંય આપણે કોમન છીએ. ક્યાં આપણે અનકોમન કોઈ પણ વસ્તુ છે? રહી વાત સેવા કરવાની, તો એક વાત સમજો કે કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત. ભક્તિનો બીજ ભાવ તમારો દૃઢ થશે, તમે તમારા ઘરમાં રહીને સેવા કરશો, તો એ જે મહાપ્રભુજીનો ઉપદેશ છે એ તમારા ઉપર પણ સાચો છે ને અમારા ઉપર પણ સાચો છે. આ ઉચિંતું કેવી રીતે થઈ ગયું કે બાળકો માટે સાચું ને તમારા માટે ખોટું? એવું કઈ કઈ ટીકામાં ભક્તિવર્ધનીના લખવામાં આવ્યું છે? આજે અમે લોકો કહીએ છીએ કે જો તમે હવેલીમાં નહીં આવો તો તમને ઘરમાં ઠાકુરજીની સેવા કરવાથી, જો મજેદાર વાત તમને સમજાવું છું કે ઘરમાં ઠાકુરજીની સેવા કરવા કરશો તો તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, ઘરનો તમને રહેવામાં તમારો વિનાશ થઈ જશે. વ્યસન ભાવ તમને સિદ્ધ થઈ ગયો હશે તો પણ તમે ઘરમાં સેવા કરતા રહેશો તો તમારો વિનાશ થઈ જશે, એવું અમે બાળકો કહી રહ્યા છે. શા માટે કહી રહ્યા છે? એટલા માટે નહીં કે ઘરમાં રહેવું ને સેવા કરવો એ સિદ્ધાંત તમને અભિપ્રેત નથી, કેમ કે જો એ સિદ્ધાંત તમને ખરેખર અભિપ્રેત ન હોય તો અમારે ઘરમાં ન રહેવું જોઈએ. વૈષ્ણવોના ઠાકોરજીની સેવા કરવા અમારે જવું જોઈએ, વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજીના મનોરથો અમારે કરાવવા જોઈએ. હવે જો એમ કહેવામાં આવે કે વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજીના વોલ્ટેજ ઓછા અને બાળકોના માથે બિરાજતા ઠાકોરજીના વોલ્ટેજ વધારે, તો સંપ્રદાયના 284 વૈષ્ણવ 252 વૈષ્ણવના ઇતિહાસમાં વાંચીને જોઈ લો કે મોટાભાગના ગોસ્વામી બાલકોને માથે બિરાજતા ઠાકુરજી, મૂળમાં તો વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકુરજી છે. તો વોલ્ટેજ ઓછા તો બધા બાલકોના ઠાકુરજીના વોલ્ટેજ ઘટી ગયા, પાછા બધા ઠાકુરજીના વોલ્ટેજ ઘટી ગયા. જો વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકુરજી, ઠાકુરજીના વૈષ્ણવોના માથે બિરાજવાથી વોલ્ટેજ ઘટી જતા હોય તો હવે કહે કે જો બાલકને માથે બિરાજવાથી પાછો વોલ્ટેજ વધી જાય તો પછી મહાપ્રભુજીના નિધિ ન રહ્યા, એ બાલકના નિધિ થઈ ગયા. કેમ કે મહાપ્રભુજીએ તો તે નિધિ વૈષ્ણવોને પધરાવી આપ્યા હતા. એ પછી વાઘાજી રજપૂત હોય કે રજોભાઈ ક્ષત્રાણી હોય કે જે કાંઈ હોય, જે જેટલા વૈષ્ણવો છે, જેટલા નિધિઓ છે, મોટાભાગે વૈષ્ણવોને પધરાવ્યા છે. એ વૈષ્ણવોના માથે બિરાજતા નવનીત પ્રિયાજી હોય કે ગોકુલચંદ્રમાજી હોય, બધા વૈષ્ણવોને માથે પધરાવેલા ઠાકુરજી, વૈષ્ણવોના માથે બિરાજવાથી ઠાકુરજીના જે વોલ્ટેજ ઘટી જતા હોય તો આ બધા નિધિ સ્વરૂપોના વોલ્ટેજ ઘટેલા માનવા પડશે. પછી તો બાળકોએ તમારે ત્યાં આવવું જોઈએ સેવા કરવા, પોતાના ઘરમાં ઠાકુરજીની સેવા ન કરવી જોઈએ. અને જો એમ કહેવામાં આવે કે બાળકોને ત્યાં બિરાજવાથી વધી જતા હોય વોલ્ટેજ, તો એવો વચન ક્યાં છે? એવું ક્યાં કહ્યું છે? ઓન ધ કોન્ટ્રરી હરિરાયજી કહે છે કે બાળકોને ઘેર બિરાજતા ઠાકુરજી કે વૈષ્ણવોને ઘેર બિરાજતા ઠાકુરજી, મહાપ્રભુજીએ પુષ્ટાવેલા ઠાકુરજી કે આધુનિક ગોસ્વામી બાળકો પુષ્ટાવે તે ઠાકુરજી, ઠાકુરજીમાં ભેદ હોતો નથી. ધારો કે આપણે કોઈ કારણથી ઠાકુરજીમાં ભેદ માનીએ તો વૈષ્ણવોના ઘેર પુરુષોત્તમ સાક્ષાત બિરાજે છે કે નથી બિરાજતો, હા કે નામાં આપણે જવાબ મેળવવો જોઈએ. જો સાક્ષાત પુરુષોત્તમ નથી બિરાજતો તો વૈષ્ણવો અન્યાશ્રય કરી રહ્યા છે, તો પછી બાળકોએ તેમના વૈષ્ણવોના ઘરમાં પેડા આરોગવા જ ન જોઈએ. કેમ કે વૈષ્ણવના ઘરમાં બિરાજતા ઠાકુરજી પુરુષોત્તમ તો છે નહીં, ને એમનો ધરેલો પેંડો જો આરોગે બાળક તો અન્યાશ્રય થઈ ગયો. અને જો પુરુષોત્તમ હોય તો પછી પાછી વાત ત્યાંની ત્યાં જ આવી ગઈ કે તમારે ઘેર પુરુષોત્તમ બિરાજે છે, મારે ઘેર પુરુષોત્તમ બિરાજે, ફરક ક્યાં છે? ફરક થયો કેવી રીતે? ફરક એક રીતે થયો કે વૈષ્ણવના ઘેર બિરાજતો ઠાકુરજી કોઈ દિવસે વૈષ્ણવનું પેટિયું રળવા માટે નથી હોતો, પણ ભક્તિભાવથી સેવા કરવા માટે હોય છે. અને અમારે ઘેર બિરાજતા ઠાકુરજી અમારા પેટિયું રળવા માટે આજે વપરાઈ રહ્યા છે, એ જ ધર્મ સંકટ છે મોટો સંપ્રદાયનો. જો અમારે પેટિયું રળવાની મોકાણ ન હોય તો અમે કોઈ દિવસે એવી વાત તમને સમજાવીએ જ નહીં કે તમે અમારે ઘેર આવો. અમે કોઈ દિવસે તમને એમ નથી સમજાવતા કે અમારા વહુજીના તમે મનોરથ કરો, મનોરથી બનો, કે અમારે બેટીજીના મનોરથી બનો. અમને હિંમત કેવી રીતે પડે કે અમારા ઠાકોરજીના મનોરથી તમે બનો કહેવાની? ચીલુભર પાણીમાં ડૂબી મરવા જેવી વાત છે આ તો. અમારા ઠાકોરજીના મનોરથી તમે બનો એવી કહેવાની હિંમત કેવી રીતે પડે? આ તો અનૈતિક વાત થઈ ગઈ. છતાંય અમને કહેવું પડે છે, કેમ કે પેટ કરાવે પાપ, ગધાકો બાપ બનાવે. પેટનું રળવાનો એટલી મોટી મોકાણ છે કે ગધાને બાપ કહી શકાય. એના માટે તો ગોસ્વામીઓના કે વૈષ્ણવોના કોઈ પણ ઠાકોરજીમાં ભેદ નથી, સેવા પ્રકારમાં ભેદ નથી. તમને તમારા ઘરમાં સેવા કરવી છે, અમને અમારા ઘરમાં સેવા કરવી છે, તમને તમારા પરિવારજનો, તમારા તન મન ધન પરિવારજન સાથે તમારે સેવા કરવી છે, અમને અમારા તન મન ધન પરિવારજન સાથે અમારા ઠાકોરજીની સેવા કરવી છે, એ બાબતમાં કોઈ ભેદ નથી. અન્યાશ્રય તમને બાધક છે તો અન્યાશ્રય અમને પણ બાધક છે. વૈષ્ણવોએ સદા કૃષ્ણ સેવ, સદા શ્રી કૃષ્ણને સેવો રે, સમજી લ્યો ને હવે સુધો સિદ્ધાંત, દયારામભાઈ કહે છે. તો આ ફક્ત વૈષ્ણવોને જ કહે છે, અમને નથી કહેતા? અમને કહે છે. મહાપ્રભુજીએ ચોખ્ખું લખી રાખ્યું છે કે તે જ બાલક બ્રહ્મ સંબંધ આપી શકે કે જે કૃષ્ણ સેવા પર હોય. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય. અને ત્યાં ચોખ્ખી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે ચકાસણી કરવી જોઈએ કે કૃષ્ણ સેવા કરે છે કે નહીં. તમને ઉત્સવમાં બોલાવે પોતાના ઠાકોરજીના, તમને એવા ઊંઠા ભણાવે કે અમારા ઠાકોરજીના ઉત્સવના દર્શન કર્યા વિના તમે તમારા ઠાકોરજીના ઉત્સવની ઉજવણી કરશો તો એ ઠાકોરજી સ્વીકાર નહીં કરે, એવું ક્યાંય મહાપ્રભુજીએ કહ્યું નથી, ક્યાંય ગુસાઈજીએ કહ્યું નથી. તમને આવા ઊંઠા ભણાવે અને પોતે પોતાના ઠાકોરજીના ઉત્સવના દિવસે લંડન અમેરિકા ચાલ્યા જાય, મતલબ પોતાના ઠાકોરજીની કિંમત પોતાને કેટલી છે તો ત્યારે જ સિદ્ધ થઈ ગયો કે તમે તમારા ઠાકોરજીના ઉત્સવો તમારા ઠાકોરજી સાથે નહીં મનાવીને લંડન અમેરિકા મનાવી રહ્યા છો. તો તમારી ઠાકોરજીના ઇજ્જતના તો કાંકરા તમે કરી દીધા, પછી એવા ઠાકોરજીના ઉત્સવમાં ભેગા થવા માટે વૈષ્ણવે જવાની જરૂરત શું? જન્માષ્ટમીને જુઓ તો લંડન અમેરિકા ભાગી જાય, પવિત્રા બારસને ગ્યારસને લંડન અમેરિકામાં ઉજવે, મતલબ કે પવિત્રા જેવા ઉત્સવ જે આપણા પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો ઉત્સવ છે તેની આપણને કિંમત નથી. જન્માષ્ટમી જે આપણે ત્યાં ઠાકોરજીનો નંદ મહોત્સવનો પ્રાદુર્ભાવ છે, પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો ઉત્સવ છે, એની આપણે કિંમત નથી. તો પછી એવા ઠાકોરજીને દર્શન કરવાથી તમને શું ફાયદો? જેને કરનારને પોતાને કિંમત ન હોય, જેના માથે બિરાજતા હોય એને કિંમત ન હોય પોતાના ઠાકોરજીની, છતાંય તમને જો કહેવામાં આવતું હોય કે તમારે અહીંયા દર્શન કરવા આવવું જોઈએ, તો ફરક એટલો જ છે કે એને કાંઈક પેટ્યું રળવાની મોકાણ છે તેથી આવું કરી રહ્યો છે, બાકી નહીં તો ફરક તો છે જ નહીં કાંઈ. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, દંભાદિ રહિતમ નરમ. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા દંભથી ન થવી જોઈએ. દંભથી ન થવી જોઈએ એનો મતલબ શું? કે પેટ્યું રળવા માટે ન હોવી જોઈએ, ગામને દેખાડવા માટે ન હોવી જોઈએ. શા માટે મારા ઠાકોરજીની સેવા મારે કોઈકને દેખાડવી? ધારો કે મારી વહુજી સુંદર હોય તો મારે ગામમાં એનો રેપ વોક કરવાવી, કેટવોક કરાવવી એને, કે જો કેટલી દેખામણી છે, કમર કેવી નાજુક છે, આંબોળા કેવા સારા કર્યા છે, એ દેખાડવાનું હોય? ચોંચ મારી મારીને ઘૂંઘટમાં તો વૈષ્ણવોની સામે આવે વહુજીઓની આટલી કાળજી, અને સાક્ષાત પુરુષોત્તમની કોઈ કાળજી નહીં. વહુજીઓ માટે આટલી બીક લાગતી હોય કે કોઈક વૈષ્ણવ જોઈ ન જાય એટલે ઘૂંઘટ કાઢીને વહુજી આવે, અને ઠાકોરજીને એ હદ સુધી આપણે ઉપકારનો ભાવ જાગ્યો કે આ તો અમારા ઠાકોરજી, એ તો તમારા ઠાકોરજી છે. અરે કોઈ તમારા વહુજી વૈષ્ણવના વહુજી થઈ શકે? કેવી રીતે તમારા ઠાકોરજી વૈષ્ણવના ઠાકોરજી થઈ ગયા? વૈષ્ણવના માથે વૈષ્ણવના ઠાકોરજી બિરાજી રહ્યા છે, ન બિરાજી રહ્યા હોય તો તમારે બ્રહ્મ સંબંધ આપવું નહોતું જોઈતું. બ્રહ્મ સંબંધ આપ્યું છે તો એને ઠાકુરજી પધરાવી આપો કે જેથી તમારે ત્યાં ભટકે નહીં. પણ એને ભટકતો કરવો છે ફક્ત એક જ હેતુથી, કેમ કે પેટ કરાવે પાપ, ગધાકો બાપ બનાવે. તો એ મોકાણ છે, ધર્મ સંકટની મોકાણ છે. એ પરિસ્થિતિમાં આજે અમો ગોસ્વામીઓ સંડોવાઈ ગયા છે, અને એ સંડોવાઈ ગયા છે ને જે કૂવામાં અમે ગર્તમાં પડી રહ્યા છે. જો તમે મહાપ્રભુજીના સેવકો હોવ સાચા, જો મહાપ્રભુજીની કંઠી તમારા ગળામાં હોય, તો આવા ગર્તમાં અમને ધક્કો મારવાનો તમે કમથી કમ અપરાધ નહીં કરો. તમે અપરાધ નહીં કરો, નિયમ લો કે આવો અપરાધ તમે નહીં કરો. બાલક જે કરતા હશે તો એ બાલ લીલા છે એમની, કરતા હશે કોઈ ખસે મોકાણ એમની. ઘણી બધી સંપત્તિઓ બાળકોની એવી રીતે વેડફાઈ જતી હોય છે, ને બીજો કોઈ આવકનાર આવક રળવાના સોર્સિસ નથી, એટલે એક ઇઝી ઉપાય અમને મળી ગયો છે કે અમારા ઠાકોરજીના નામે, ભાગવતના નામે અમે પૈસો માગીએ. તમે મહારાજોને વિનવો, તમે પુષ્ટિમાર્ગના શાસ્ત્રીઓને વિનવો કે આપ પુષ્ટિમાર્ગના શાસ્ત્રી છો, આપે પુષ્ટિમાર્ગનું અધ્યયન કર્યું છે, આપ સાક્ષાત વલ્લભના વંશજ છો, આપના ચરણમાં લક્ષ્મી છે, ઠાકુરજીના નામે આપ માંગો. એ અમને શરમ આવે છે. આપ નહીં માંગો, અમે આપને આપશું. જે જોઈતું હોય આપો ભેટ તમારી સામર્થ્ય મુજબ. અંતે એમ પણ તો તમે સામર્થ્ય મુજબ જ આપો છો ને, તો એ પણ સામર્થ્ય મુજબ આપો ચરણ ભેટ. પણ ઠાકુરજીના નામે માંગે, ભાગવતના નામે માંગે તો નહીં આપો, દંડવત કરીને ખસી જાઓ ત્યાંથી. હા કૃપાનાથ સાચી વાત, હા કૃપાનાથ સાચી વાત, હા કૃપાનાથ, બહાર નીકળી જવાનું. આટલું તો કરી શકો ને. શા માટે આજે તો આ વસ્તુ છે, કેમ કે આમાં શું થયું, એક ચોખ્ખી ગુજરાતીમાં વાત કહી રહ્યો છું હું. પેલો દારૂ ભટ્ટીમાં દારૂ બનાવનાર રાજી અને પીનાર રાજી, પછી બિચારો મોરારજી ભાઈ મોરાર કોલા ન પીવે તો કરે શું. મોરાર કોલાનો મતલબ તમે સમજ્યા હશો, કોકો કોલા, પેપ્સી કોલા, એમ એક કંઈક મોરાર કોલા પણ હોય છે. મોરારજીભાઈએ પુષ્કળ લાગુ કરવાનો વિચાર કર્યો કે દારૂબંધી ન હોવી જ જોઈએ, દારૂ ન પીવી જોઈએ. પણ પેલો ભટ્ટીમાં દારૂ બનાવનાર રાજીને પીનાર રાજી તો મોરારજીભાઈ જાય ક્યાં? એ બિચારા મોરાર કોલા પીતા હતા કે ચાલો છુટ્ટી થઈ ત્યારે. એવી રીતે આજે તમે રાજી થઈ ગયા છો, કેમ કે તમે, તમને મનમાં એ વાત ઠસાવી દેવામાં આવી છે કે તમારે માથે બિરાજતા ઠાકુરજી ઓછા વોલ્ટેજના છે, સાક્ષાત પુરુષોત્તમ નથી, ઢીકડું છે પૂછડું છે. પણ એવું સિદ્ધાંત ક્યાંય નથી કહેવામાં આવ્યો. 84 વૈષ્ણવ, 252ના વૈષ્ણવોના ઠાકુરજી આજે પુષ્ટિમાર્ગમાં નિધિ સ્વરૂપ તરીકે ગણાઈ રહ્યા છે. તો એ જો વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજી નિધિ સ્વરૂપ તરીકે ગણાતા હોય તો તમને બીવાની કોઈ જરૂરત નથી. હવે કહે છે કે એ તો મહાપ્રભુજી ગુસાઈજીએ પુષ્ટાવેલા, 84-252ની હોળ અમે કેવી રીતે કરી શકીએ? અરે તો એક વાત સાચી સમજો, આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. જો તમે દામોદરદાસ અને દામોદરદાસ સંભલવાના અને ગજન ધાવનની ઓળ નથી કરી શકતા, તો અમે ક્યાં મહાપ્રભુજી ગુસાઈજીની ઓળ કરી શકીએ છીએ? સેવા તો બાપ બેટા કર ગઈએ તો લકીર પીટતે. અમે ઓળ નથી કરી શકતા, આપણે બંને સરખા છીએ. તેમાં પણ આપણે સરખ્યા છીએ. એટલે એવો મનમાંથી ભાવ કાઢી દો કે પુષ્ટિમાર્ગમાં મહારાજોને કોઈક બીજો નિયમો છે અને અનુગામીઓને બીજો નિયમ છે. મહારાજ હોય, વલ્લભની જે સૃષ્ટિ છે એ ચાહે બિંદુ સૃષ્ટિ હોય કે નાદ સૃષ્ટિ હોય, એક જ રૂલથી ગવર્ન થઈ રહી છે. બંને માટે કોમન રૂલ છે, બે સેટ ઓફ રૂલ ને છે નહીં કે એકે પોતાની સેવા ધંધાકીય ધોરણે ચલાવી અને બીજાએ પોતાની સેવા શુદ્ધ ભક્તિભાવથી ચલાવી. એવું બે ધોરણ મહાપ્રભુજીએ સ્થાપ્યા નથી કે વૈષ્ણવો શુદ્ધ ભક્તિભાવથી પોતાના ઘરમાં સેવા કરે અને મહારાજોએ ધંધાકીય ધોરણે પોતાની ભગવત સેવા કરવી. એવા બે ધોરણ મહાપ્રભુજીએ ક્યાંય ઉપદેશ્યા નથી. આ ધર્મ સંકટ આપણે ત્યાં ઊભું થઈ ગયું છે કે આપણને એને આપણે ધર્મ સમજી રહ્યા છીએ, જે વસ્તુતઃ ખરેખર ધર્મ નથી. મહાપ્રભુજીના હિસાબે જે અધર્મ છે તે વાત મેં કાલે આપને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શરણાગતિ હોય તો શરણાગતિને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ તો એ સ્વીકારતાની સાથે જ, શરણાગતિ જો સ્વધર્મ હોય તો શરણાગતિના વિપરીત કોઈ, શરણાગતિનો જે મુખ્ય ભાવ છે, મુખ્ય ભાવ શરણાગતિના ત્રણ છે, વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ, ત્રિદુઃખ સહનં ધૈર્યમ અને અન્યાશ્રયો ન કર્તવ્ય, સર્વથા શરણમ હરિ, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, એ મુખ્ય ત્રણ ભાવ શરણાગતિના છે. એ ત્રણ ભાવમાંથી કોઈ પણ ભાવને ખંડિત કરનારો કોઈ